पारा नंबर 21 उतलू मा ओहिया। हे नबी, पढ़ो आ ग्रंथ जे तमारी तरफ वही द्वारा मोकलवामां आव्यो छे, अने नमाज कायम करो। निशंक नमाज निर्लजता अने बुरा कामों थी रोके छे, अने अल्लाहनुं स्मरण आनाथी पण मोटी वस्तु छे। अल्लाह जाणे छे जे कंई तमे करो छो। અને ગ્રંથવાળાઓ એટલે કે અહેલે કિતાબ જોડે વિવાદ ન કરો, પણ ઉત્તમ રીતે એ લોકો સિવાય જેઓ તેમનામાં જુલમી હોય, અને તેમને કહો અમે ઈમાન લાવ્યા છીએ એ વસ્તુ ઉપર પણ જે અમારી તરફ મોકલવામાં આવી છે, અને એ વસ્તુ ઉપર પણ જે તમારી તરફ મોકલવામાં આવી હતી। અમારો ખુદા અને તમારો ખુદા એક જ છે, અને અમે તેના જ મુસ્લિમ આજ્ઞાંકિત છીએ। હે નબી, અમે આવી જ રીતે તમારી ઉપર ગ્રંથ ઉતાર્યો છે, આથી એ લોકો જેમને અમે પહેલા ગ્રંથ આપ્યો હતો તેઓ આની ઉપર ઈમાન લાવે છે, અને આ લોકોમાંથી પણ ઘણા આની ઉપર ઈમાન લાવી રહ્યા છે, અને અમારી આયતોનો ઇનકાર માત્ર કાફીરો જ કરે છે। હે નબી, તમે આની પહેલા કોઈ ગ્રંથ પડતા ન હતા, અને ન પોતાના હાથે લખતા હતા। જો આવું હોત તો અસત્યવાદીઓ શંકામાં પડી શકતા હતા। હકીકતમાં આ સ્પષ્ટ નિશાનીઓ છે એ લોકોના હૃદયોમાં જેમને જ્ઞાન એનાયત કરવામાં આવ્યું છે, અને અમારી આયતોનો ઇનકાર કરતા નથી, સિવાય એ લોકો જેઓ જુલમી છે. આ લોકો કહે છે, આ માણસ ઉપર તેના રબ તરફથી શા માટે નિશાનીઓ ઉતારવામાં ન આવી? કહો, નિશાનીઓ તો અલ્લાહ પાસે છે અને હું માત્ર સ્પષ્ટપણે ચેતવનાર છું. અને શું આ લોકો માટે આ નિશાની પૂરતી નથી કે અમે તમારી ઉપર ગ્રંથ ઉતાર્યો જે આમને પડીને સંભળાવવામાં આવે છે? હકીકતમાં આમાં કૃપા છે અને શિખામણ છે એ લોકો માટે જેઓ ઈમાન લાવે છે. હે નબી, કહો, મારી અને તમારી વચ્ચે અલ્લાહ સાક્ષી માટે પૂરતો છે. તે આકાશો અને ધરતીમાં બધું જ જાણે છે. જે લોકો અસત્યમાં માને છે અને અલ્લાહ સાથે કુફ્ર કરે છે, તેઓ જ નુકસાનમાં રહેવાના છે. આ લોકો તમારી પાસે આપત્તિ જલ્દી લાવવા માટે માંગણી કરે છે. જો એક સમય નિશ્ચિત કરી દેવામાં આવ્યો ન હોત તો આમની ઉપર આપત્તિ આવી ગઈ હોત, અને બેશક તેના સમયે તે આવીને રહેશે એકાએક એવી સ્થિતિમાં કે આમને ખબર પણ નહીં હોય. આ તમારી પાસે આપત્તિ જલ્દી લઈ આવવા માટે માંગણી કરે છે, જો કે જહન્નમ આ કાફિરોને ઘેરાવામાં લઈ ચૂકી છે. અને આમને ખબર પડશે એ દિવસે જ્યારે આપત્તિ આમને ઉપરથી પણ ઢાંકી લેશે અને પગ નીચેથી પણ, અને કહેશે કે હવે ચાખો સ્વાદ એ કરતૂકોનો જે તમે કરતા હતા. હે મારા બંદાઓ, જેઓ ઈમાન લાવ્યા છો, મારી ધરતી વિશાળ છે, પછી તમે મારી જ બંદગી કરો. દરેક વ્યક્તિને મૃત્યુનો સ્વાદ ચાખવાનો છે, પછી તમે સૌ અમારી તરફ જ પાછા લાવવામાં આવશો. જે લોકો ઈમાન લાવ્યા છે અને જેમણે સત્કાર્ય કર્યા છે, તેમને અમે જન્નતની ઊંચી ઇમારતોમાં રાખીશું, જેની નીચે નદીઓ વહી રહી હશે, ત્યાં તેઓ હંમેશા રહેશે. કેવું ઉત્તમ વળતર છે સત્કાર્ય કરનારાઓ માટે. એ લોકો માટે જેમણે ધીરજ રાખી છે અને જેઓ પોતાના રબ ઉપર ભરોસો રાખે છે. કેટલાય પ્રાણીઓ એવા છે જે પોતાની રોજી સાથે ઉપાડીને ફરતા નથી. અલ્લાહ તેમને રોજી પૂરી પાડે છે, અને તમારો રોજી પૂરી પાડનાર પણ તે જ છે. તે બધું જ સાંભળે અને જાણે છે. જો તમે આમને પૂછો કે આકાશો અને ધરતીને કોણે પેદા કર્યા છે અને સૂર્ય અને ચંદ્રને કોણે કામે લગાડી રાખ્યા છે, તો ચોક્કસ કહેશે કે અલ્લાહે. પછી આ લોકો ક્યાંથી છેતરાઈ રહ્યા છે? અલ્લાહ છે જે પોતાના બંદાઓમાંથી જેની ચાહે છે રોજી વિપુલ કરી દે છે અને જેની ચાહે છે તંગ કરે છે. બેશક અલ્લાહ દરેક વસ્તુનો જાણનાર છે. જો તમે આમને પૂછો કે કોણે આકાશમાંથી પાણી વરસાવ્યું અને તેના વડે નિર્જીવ પડેલી ધરતીને જીવતી કરી દીધી, તો તેઓ જરૂર કહેશે કે અલ્લાહે. કહો, અલ્હમ્દુલિલ્લાહ, પરંતુ આમાંથી ઘણા ખરા લોકો સમજતા નથી. અને આ દુનિયાનું જીવન કંઈ નથી, બલકે એક ખેલ અને દિલ બહેલાવવાની વસ્તુ. સાચી જિંદગીનું ઘર તો આખિરતનું ઘર છે, કદાચ આ લોકો જાણતા હોત. જ્યારે આ લોકો વહાણમાં સવાર થાય છે તો પોતાના દીનને અલ્લાહ માટે વિશિષ્ટ કરીને તેની પાસે દુઆ માંગે છે. પછી જ્યારે તે તેમને બચાવીને ધરતી ઉપર લાવી દે છે તો એકાએક આ લોકો શિર્ક કરવા લાગે છે. જેથી અલ્લાહે આપેલી મુક્તિ બદલ તેની તરફ આપકાર દાખવે અને દુનિયાના જીવનના ફાયદા માણે. સારું, ટૂંક સમયમાં જ આમને ખબર પડી જશે. શું આ લોકો જોતા નથી કે અમે એક શાંતિમય હરમ બનાવી દીધું છે, જો કે એમની આજુબાજુ લોકોને આંચકી લેવામાં આવે છે. શું આમ છતાં પણ આ લોકો અસત્યને માને છે અને અલ્લાહની નિયમતોનો ઇનકાર કરે છે? એ માણસથી વધુ જુલમી કોણ હશે જે અલ્લાહ ઉપર જૂઠી વાતનું આરોપણ કરે અથવા સત્યનો ઇનકાર કરે જ્યારે તે તેની સામે આવી ગયું હોય? શું આવા કાફિર લોકોનું ઠેકાણું જહન્નમ જ નથી? જે લોકો અમારા માટે સંઘર્ષ કરશે એમને અમે અમારા રસ્તા દેખાડીશું, અને બેશક અલ્લાહ નેકી કરનારાઓની જ સાથે છે. સૂરહ રૂમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. અલિફ લામ મીમ. રોમનો નજીકની ભૂમિમાં પરાજિત થઈ ગયા છે. અને પોતાના આ પરાજય પછી થોડા જ વર્ષોમાં તેઓ વિજયી થઈ જશે. અલ્લાહનો જ અધિકાર છે પહેલા પણ અને પછી પણ, અને તે એ દિવસ હશે જ્યારે અલ્લાહે બક્ષેલા વિજય ઉપર મુસલમાનો ખુશી મનાવશે. અલ્લાહ જેને ચાહે છે મદદ આપે છે અને તે જબરજસ્ત અને દયાળુ છે. આ વાયદો અલ્લાહે કર્યો છે. અલ્લાહ કદાપી પોતાના વાયદાનો ભંગ નથી કરતો, પરંતુ ઘણા ખરા લોકો જાણતા નથી. લોકો દુનિયાના જીવનના ફક્ત બાહ્ય સ્વરૂપને જાણે છે અને આખિરતથી તેઓ પોતે જ બેખબર છે. શું તેમણે ક્યારે પોતાની જાત વિશે વિચાર કર્યો નથી? અલ્લાહે આકાશો અને ધરતી અને સર્વ વસ્તુઓને જે તેમની વચ્ચે છે સત્યપૂર્વક અને એક નિશ્ચિત સમય માટે જ પેદા કરી છે, પરંતુ ઘણા લોકો પોતાના રબની મુલાકાતનો ઇનકાર કરે છે. અને શું આ લોકો ક્યારેય ધરતીમાં હર્યા ફર્યા નથી કે આમને એ લોકોનો અંજામ દેખાત જે આમની પહેલા થઈ ગયા છે? તેઓ આમના કરતાં વધુ શક્તિશાળી હતા. તેમણે ધરતીને ખૂબ ખેડી હતી અને તેને એટલી આબાદ કરી હતી જેટલી આમણે કરી નથી. તેમની પાસે તેમના રસૂલો નિશાનીઓ લઈને આવ્યા તો અલ્લાહ તેમની ઉપર જુલ્મ કરનાર ન હતો, પરંતુ તેઓ પોતે જ પોતાની ઉપર જુલ્મ કરી રહ્યા હતા. અંતમાં જે લોકોએ બુરા કાર્ય કર્યા હતા તેમનો અંજામ બહુ ખરાબ આવ્યો, કેમ કે તેમણે અલ્લાહની આયતોને ખોટી ઠેરવી હતી અને તેઓ તેમની મજાક ઉડાવતા હતા. અલ્લાહ સર્જનની શરૂઆત કરે છે, પછી તે જ તેનું પુનરાવર્તન કરશે, પછી તેની તરફ જ તમે પાછા ફેરવવામાં આવશો. અને જ્યારે એ ઘડી અસ્તિત્વમાં આવશે તે દિવસે અપરાધીઓ નિરાશાથી સ્તબ્ધ થઈ જશે. તેમના ઠેરવેલા ભાગીદારોમાંથી કોઈ તેમનો ભલામણ કરતા થશે નહીં અને તેઓ પોતાના ભાગીદારોનો ઇનકાર કરશે. જે દિવસે એ ઘડી અસ્તિત્વમાં આવશે તે દિવસે સૌ મનુષ્યો જુદા જુદા જૂથોમાં વહેંચાઈ જશે. જે લોકો ઈમાન લાવ્યા છે અને જેમણે સત્કાર્ય કર્યા છે તેમને એક બાગમાં આનંદ અને ઉલ્લાસમાં રાખવામાં આવશે. અને જેમણે કુફર કર્યું છે અને અમારી આયતોનો અને આખિરતની મુલાકાતનો ઇનકાર કર્યો છે તેમને યાતનામાં રાખવામાં આવશે. તો અલ્લાહની પવિત્રતાનો જાપ કરો સંધ્યાકાળે અને સવારના સમયે. આકાશો અને ધરતીમાં તેના જ માટે પ્રશંસા છે. અને તેની પવિત્રતાનો જાપ કરો ત્રીજા પહોરમાં અને જ્યારે તમારી ઉપર ઝુહરનો વખત આવે છે. તે સજીવને નિર્જીવમાંથી કાઢે છે અને નિર્જીવને સજીવમાંથી કાઢી લાવે છે અને ધરતીને તેના મૃત્યુ બાદ જીવન બક્ષે છે. આવી જ રીતે તમે લોકો પણ મૃત અવસ્થામાંથી કાઢવામાં આવશો. તેની નિશાનીઓમાંથી આ છે કે તેણે તમને માટીમાંથી પેદા કર્યા, પછી તમે એકાએક મનુષ્ય થઈ ધરતીમાં ફેલાતા જઈ રહ્યા છો. અને તેની નિશાનીઓમાંથી આ છે કે તેણે તમારા માટે તમારી જ જાતિમાંથી પત્નીઓ બનાવી, જેથી તમે તેમની પાસે આરામ મેળવી શકો અને તમારી વચ્ચે પ્રેમ અને દયા પેદા કરી દીધા. નિશંક આમાં ઘણી નિશાનીઓ છે એ લોકો માટે જેઓ વિચાર કરે છે. અને તેની નિશાનીઓમાંથી આકાશો અને ધરતીનું સર્જન અને તમારી ભાષાઓ અને તમારા રંગોમાં ભિન્નતા છે. નિશંક આમાં ઘણી નિશાનીઓ છે સમજદાર લોકો માટે. અને તેની નિશાનીઓમાંથી તમારું રાતે અને દિવસે ઊંઘવું અને તમારું તેની કૃપા શોધવું છે. નિશંક આમાં ઘણી નિશાનીઓ છે એ લોકો માટે જેઓ ધ્યાનપૂર્વક સાંભળે છે. અને તેની નિશાનીઓમાંથી આ છે કે તે તમને વીજળીનો ચમકારો દેખાડે છે, ભય સાથે પણ અને આશા સાથે પણ. અને આકાશમાંથી પાણી વરસાવે છે, પછી તેના વડે ધરતીને તેના મૃત્યુ પછી જીવન બક્ષે છે. નિશંક આમાં ઘણી નિશાનીઓ છે એ લોકો માટે જેઓ બુદ્ધિનો ઉપયોગ કરે છે. અને તેની નિશાનીઓમાંથી આ છે કે આકાશો અને ધરતી તેના હુકમથી કાયમ છે. પછી જેવા તે તમને ધરતીમાંથી પોકારશે, બસ એક જ પોકારમાં એકાએક તમે નીકળી આવશો. આકાશો અને ધરતીમાં જે પણ છે તેના બંધા છે, બધા જ તેના આજ્ઞાંકિત છે. તે જ છે જે સર્જનની શરૂઆત કરે છે, પછી તે જ તેનું પુનરાવર્તન કરશે, અને આ તેના માટે વધારે સહેલું છે. આકાશો અને ધરતીમાં તેનો ગુણ સૌથી ઉચ્ચતર છે, અને તે જબરજસ્ત અને ડાપણવાળો છે. એ તમને ખુદ તમારો પોતાનો એક દાખલો આપે છે. શું તમારા એ ગુલામોમાંથી જેઓ તમારા કબજામાં છે, કેટલાક ગુલામો એવા પણ છે જે અમારા આપેલા માલમાં તમારી સાથે સરખા ભાગીદાર હોય, અને તમે તેમનાથી એવી રીતે ડરતા હોવ જેવી રીતે અંદરો અંદર પોતાના સમોવડિયાઓથી ડરો છો. આવી રીતે અમે નિશાનીઓ સ્પષ્ટ કરીને રજૂ કરીએ છીએ એ લોકો માટે જેઓ બુદ્ધિનો ઉપયોગ કરે છે. પરંતુ આ જાલિમો સમજ્યા વિના પોતાની કલ્પનાઓની પાછળ ચાલી નીકળ્યા છે. હવે કોણ તે માણસને રસ્તો દેખાડી શકે છે જેને અલ્લાહે ભટકાવી દીધો હોય? આવા લોકોનો તો કોઈ મદદગાર હોઈ શકતો નથી. પછી હે નબી અને નબીના અનુયાયીઓ, એકાગ્ર થઈને પોતાનો ચહેરો આ દિનની દિશામાં જમાવી દો. કાયમ થઈ જાઓ એ પ્રકૃતિ ઉપર જેની ઉપર અલ્લાહે મનુષ્યને પેદા કર્યા છે. અલ્લાહે બનાવેલ પ્રકૃતિ બદલી શકાતી નથી. આ જ બિલકુલ સીધો અને સાચો દિન છે, પરંતુ ઘણા લોકો જાણતા નથી. ولا تكون કાયમ થઈ જાઓ આ વાત ઉપર અલ્લાહની તરફ રજૂ થઈને, અને ડરો તેનાથી, અને નમાઝ કાયમ કરો, અને એ મુશ્રિકોમાંથી ન થઈ જાઓ. જેમણે પોતપોતાનો અલગ દીન બનાવી લીધો છે અને જૂથોમાં વહેંચાઈ ગયા છે, દરેક જૂથ પાસે જે કંઈ છે તેમાં જ તે મગ્ન છે. લોકોની હાલત એવી છે કે જ્યારે તેમને કોઈ તકલીફ પહોંચે છે તો પોતાના રબ તરફ રજૂ થઈ તેને પોકારે છે, પછી જ્યારે તે પોતાની કૃપાનો થોડો સ્વાદ તેમને ચખાડી દે છે તો એકાએક તેમનામાંથી કેટલાક લોકો શિર્ક કરવા લાગે છે. જેથી અમે કરેલા ઉપકાર બદલ અપકાર કરે. ઠીક, માણી લો મજા, ટૂંક સમયમાં જ તમને ખબર પડી જશે. શું અમે કોઈ સનદ કે દલીલ આમની ઉપર ઉતારી છે જે પુરાવો આપતી હોય એ શિર્કની સચ્ચાઈનો જે આ લોકો કરી રહ્યા છે? જ્યારે અમે લોકોને કૃપાનો સ્વાદ ચખાડીએ છીએ ત્યારે તેઓ હરખાઈ જાય છે, અને જ્યારે તેમના પોતાના કરેલા કરતૂકોના કારણે તેમની ઉપર કોઈ મુસીબત આવે છે તો એકાએક તેઓ નિરાશ થવા માંડે છે. الله يبسط الرزق لمن يشاء ويقدر إن في ذلك لآيات لقوم يؤمنون. شو આ લોકો જોતા નથી કે અલ્લાહ જ રોજી વિશાળ કરે છે જેની ચાહે છે, અને તંગ કરે છે જેની ચાહે છે. બેશક આમાં ઘણી નિશાનીઓ છે એ લોકો માટે જેઓ ઈમાન લાવે છે. તો હે મોમીન, સગાને તેનો હક આપ, અને મોહતાજ અને મુસાફરને તેનો હક. આ પદ્ધતિ વધુ સારી છે એ લોકો માટે જેઓ અલ્લાહની પ્રસન્નતા ઈચ્છતા હોય, અને તેઓ સફળતા પામવાના છે. ફી જે વ્યાજ તમે આપો છો જેથી લોકોના ધનમાં ભળીને તે વધી જાય, અલ્લાહની નજીક તે વધતું નથી. અને જે ઝકાત તમે અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવાના આશયથી આપો છો, તેના જ આપનારા હકીકતમાં પોતાના માલ વધારે છે. هل من شركائكم من يفعل من ذلكم من شيء سبحانه وتعالى અલ્લાહ છે જેણે તમને પેદા કર્યા, પછી તમને રોજી આપી, પછી તે તમને મૃત્યુ આપે છે, પછી તે તમને જીવતા કરશે. શું તમારા ઠેરવેલા ભાગીદારોમાં કોઈ એવો છે જે આમાંથી કોઈ પણ કામ કરતો હોય? પાક છે તે અને ઘણો ઉચ્ચતર અને પર છે એ શિર્કથી જે આ લોકો કરે છે. أيدي الناس ليذيقهم بعض الذي عملوا لعلهم يرجعون. ધરતી અને સમુદ્રમાં લોકોની પોતાના હાથોની કમાણીના કારણે બગાડ ફેલાયો છે, જેથી સ્વાદ ચખાડે તેમને તેમની કેટલીક કરણીનો, કદાચ તેઓ અટકી જાય. હે નબી, આમને કહો કે ધરતીમાં હરીફરીને જુઓ કે અગાઉ થઈ ગયેલા લોકોનો શું અંજામ આવી ચૂક્યો છે. એમાંના ઘણા ખરા મુશ્રિકો જ હતા. હે નબી, આ સાચા દીનની દિશામાં તમારો ચહેરો દ્રઢતાપૂર્વક જમાવી દો, એ પહેલા કે એ દિવસ આવે જેના ટળી જવાનો કોઈ ઉપાય અલ્લાહ તરફથી નથી. તે દિવસે લોકો વિભાજિત થઈ એકબીજાથી અલગ થઈ જશે. જેણે કુફર કર્યું છે તેના કુફરની મુસીબત તેની ઉપર જ છે, અને જે લોકોએ સત્કાર્ય કર્યા છે તેઓ પોતાના જ માટે સફળતાનો માર્ગ તૈયાર કરી રહ્યા છે. Thank you. જેથી અલ્લાહ ઈમાન લાવનારાઓને અને સત્કાર્ય કરનારાઓને પોતાની કૃપાથી બદલો આપે, બેશક તે કાફિરોને પસંદ કરતો નથી. આ તેની નિશાનીઓમાંથી છે કે તે હવાઓ મોકલે છે ખુશખબર આપવા માટે અને તમને પોતાની કૃપાનો સ્વાદ ચખાડવા માટે, અને એ આશયથી કે વહાણો તેના હુકમથી ચાલે અને તમે તેની કૃપા શોધો અને તેના આભારી બનો. અને અમે તમારી પહેલા રસૂલોને તેમની કોમ તરફ મોકલ્યા અને તેઓ તેમની પાસે સ્પષ્ટ નિશાનીઓ લઈને આવ્યા. પછી જેમણે અપરાધ કર્યા તેમનાથી અમે બદલો લીધો, અને અમારી એ ફરજ હતી કે અમે મોમિનોની મદદ કરીએ. અલ્લાહ છે જે હવાઓ મોકલે છે અને તેઓ વાદળા ઉઠાવે છે, પછી તે આ વાદળોને આકાશમાં જેવી રીતે ચાહે ફેલાવે છે અને તેમને ટુકડીઓમાં વહેંચે છે. પછી તું જુએ છે કે વરસાદના ટીપા વાદળામાંથી ટપકતા જાય છે. આ વરસાદ જ્યારે તે પોતાના બંદાઓમાંથી જેમની ઉપર ચાહે વરસાવે છે તો એકાએક તેઓ આનંદમાં આવી જાય છે. જો કે તેના પડતા પહેલા તેઓ નિરાશ થઈ રહ્યા હતા. જુઓ અલ્લાહની કૃપાની અસરો, કે મૃત પડેલી ધરતીને તે કેવી રીતે જીવતી કરે છે. બેશક તે મૃત્યુ પામેલાઓને જીવન બક્ષનાર છે અને તે દરેક વસ્તુ કરવા માટે શક્તિમાન છે. અને જો અમે એક એવી હવા મોકલીએ જેની અસરથી તેઓ પોતાની ખેતીને પીળી પડેલી જુએ તો તેઓ કુફ્ર કરવા લાગે છે. એ નબી, તમે મર્દાને સંભળાવી શકતા નથી, ન તો એ બહેરાઓને પોતાનો પોકાર સંભળાવી શકો છો જેઓ પીઠ ફેરવીને ચાલી જઈ રહ્યા હોય. અને ન તો તમે આંધળાઓને તેમની ગુમરાહીમાંથી કાઢીને સીધો માર્ગ દેખાડી શકો છો. તમે તો માત્ર તેમને જ સંભળાવી શકો છો જેઓ અમારી આયતો ઉપર ઈમાન લાવે છે અને આજ્ઞા પાલનમાં માથું ઝુકાવી દે છે. અલ્લાહ તો છે જેણે નિર્બળતાની હાલતમાં તમારા સર્જનની શરૂઆત કરી, પછી આ નિર્બળતા બાદ તમને તાકાત આપી, પછી આ બળ પછી તમને અશક્ત અને વૃદ્ધ કરી દીધા. તે જે ચાહે છે પેદા કરે છે અને તે બધું જ જાણનાર અને દરેક વસ્તુ કરવા માટે શક્તિમાન છે. અને જ્યારે એ ઘડી કાયમ થશે તો અપરાધીઓ સોગંદ ખાઈ ખાઈને કહેશે કે અમે એક ઘડી માત્રથી વધુ રોકાયા નથી. આવી જ રીતે તેઓ દુનિયાના જીવનમાં છેતરાતા હતા. પરંતુ જેમને જ્ઞાન અને ઈમાન એનાયત કરવામાં આવ્યા હતા તેઓ કહેશે કે ખુદાના લખાણમાં તો તમે હશ્રના દિન સુધી પડ્યા રહ્યા છો. તો આ એ જ હશ્રનો દિન છે, પણ તમે જાણતા ન હતા. પછી તે એ દિવસ હશે જેમાં જુલમીઓને તેમના બહાના કોઈ કામ નહીં આપે અને ન તો તેમને માફી માગવા માટે કહેવામાં આવશે. فَأَوْ إِنْ અમે આ કુરાનમાં લોકોને વિવિધ રીતે સમજાવ્યા છે. તમે ચાહે તે નિશાની લઈ આવો. જે લોકોએ માનવાનો ઇનકાર કરી દીધો છે તેઓ આજ કહેશે કે તમે અસત્ય ઉપર છો. આવી રીતે મહોર મારી દે છે અલ્લાહ એ લોકોના હૃદયો ઉપર જેઓ જાણતા નથી. પછી હે નબી, ધીરજ રાખો. બેશક અલ્લાહનો વાયદો સાચો છે અને એ લોકો તમને કદાપી હળવા ન સમજે જેઓ વિશ્વાસ કરતા નથી. સૂરે લુકમાન. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. અલિફ લામ મીમ. તિલ્કા આયાતુલ કિતાબિલ હકીમ. આ ડાપણ સબર ગ્રંથની આયતો છે. ઉદવ રહમતન લિલ મુહસિનીન. માર્ગદર્શન અને કૃપા ભલાઈ કરનારા લોકો માટે. જેઓ નમાઝ કાયમ કરે છે, ઝકાત આપે છે અને આખિરતમાં વિશ્વાસ ધરાવે છે. આવા જ લોકો પોતાના રબ તરફથી સીધા માર્ગ ઉપર છે અને આ જ લોકો સફળતા પામવાના છે. અને લોકોમાંથી જ કોઈ એવો પણ છે જે મનમોહક વાર્તાઓ ખરીદી લાવે છે જેથી લોકોને અલ્લાહના માર્ગથી જ્ઞાન વગર ભટકાવી મૂકે અને આ માર્ગ ઉપર આવવાના આમંત્રણને મજાકમાં ઉડાવી મૂકે. આવા લોકો માટે સખત અપમાનજનક યાતના છે. તેને જ્યારે અમારી આયતો સંભળાવવામાં આવે છે તો તે મગરૂબીથી એવી રીતે મોઢું ફેરવી લે છે જાણે તેણે તે સાંભળી જ નથી, જાણે કે તેના કાન બહેરા છે. સારું, ખુશખબર સંભળાવી દો તેને એક પીડાકારી યાતનાની. અલબત્ત જે લોકો ઈમાન લઈ આવે અને સત્કાર્ય કરે તેમના માટે નેમતો સભર જન્નતો છે. ખાલિદીન ફીહા وعد الله حقا وهو العزيز الحكيم. જેમાં તેઓ હંમેશા રહેશે આ અલ્લાહનો પાકો વાયદો છે અને તે જબરજસ્ત અને ડાપણ વાળો છે. જે તમે જોઈ શકો તેવા સ્તંભો વગર તેણે આકાશોને પેદા કર્યા, તેણે ધરતીમાં પર્વતો જમાવી દીધા જેથી તે તમને લઈને ગબડી ન પડે, તેણે દરેક પ્રકારના પ્રાણીઓ ધરતીમાં ફેલાવી દીધા અને આકાશમાંથી પાણી વરસાવ્યું અને ધરતીમાં જાત જાતની ઉમદા વસ્તુઓ ઉગાડી. આ તો છે અલ્લાહનું સર્જન, હવે મને બતાવો આ બીજાઓએ શું સર્જ્યું છે. સાચી વાત એ છે કે આ જુલમી લોકો સ્પષ્ટ ગુમરાહીમાં પડેલા છે. અમે લુકમાનને ડાપણ એનાયત કર્યું હતું કે જેથી આભારી બને. જે કોઈ આભારી બને તેનો આભાર તેના પોતાના જ માટે ફાયદાકારક છે, અને જે ઇનકાર કરે તો હકીકતમાં અલ્લાહ કોઈનો મોહતાજ નથી અને તે જાતે પ્રશંસિત છે. યાદ કરો જ્યારે લુકમાન પોતાના પુત્રને શિખામણ આપી રહ્યો હતો તો તેણે કહ્યું, બેટા અલ્લાહ સાથે કોઈને ભાગીદાર બનાવીશ નહીં. હકીકતમાં શિર્ક બહુ મોટો જુલ્મ છે. અને આ હકીકત છે કે અમે મનુષ્યને પોતાના મા બાપના હક પીછાણવાનો પોતે આદેશ આપ્યો છે. તેની માએ કમજોરી ઉપર કમજોરી સહન કરીને તેને પોતાના પેટમાં રાખ્યો અને 2 વર્ષ તેના દૂધ છૂટવામાં લાગ્યા. એટલા માટે અમે તેને શિખામણ આપી કે મારો આભાર માન અને પોતાના મા બાપ પ્રત્યે આભાર વ્યક્ત કર, મારી તરફ તારે પાછા ફરવાનું છે. Thank you. પણ જો તેઓ તારી ઉપર દબાણ કરે કે મારી સાથે તું કોઈ એવાને ભાગીદાર બનાવે જેને તું નથી જાણતો, તો તેમની વાત હરગિજ ન માન. દુનિયામાં તેમની સાથે ભલી રીતે વર્તતો રહે, પરંતુ અનુસરણ એ વ્યક્તિના માર્ગનું કર જે મારી તરફ વળેલો છે. પછી તમને સૌને પાછા મારી તરફ જ આવવાનું છે. તે વખતે હું તમને બતાવી દઈશ કે તમે કેવા કાર્યો કરતા રહ્યા છો. અને લુકમાને કહ્યું હતું કે બેટા, કોઈ વસ્તુ રાઈના દાણા બરાબર પણ હોય અને કોઈ ખડકમાં કે આકાશોમાં કે ધરતીમાં ક્યાંય છુપાયેલી હોય, અલ્લાહ તેને કાઢી લાવશે. તે સૂક્ષ્મ દ્રષ્ટિવાળો અને સુમાહિતગાર છે. બેટા, નમાઝ કાયમ કર, ભલાઈની આજ્ઞા આપ, બુરાઈથી રોક અને જે કષ્ટ પડે તે સહન કર. આ એ વાતો છે જેનો ખાસ હુકમ આપવામાં આવ્યો છે. અને લોકો સાથે ઘમંડમાં ગાલ ફલાવીને વાત ન કર, ન તો ધરતી ઉપર અકળાઈને ચાલ. અલ્લાહ કોઈ મગરૂર અને શેખીખોર વ્યક્તિને પસંદ કરતો નથી. પોતાની ચાલ મધ્યમ રાખ અને પોતાનો અવાજ જરા ધીમો રાખ. બધા અવાજોથી ખરાબ અવાજ ગધેડાઓનો અવાજ હોય છે. શું તમે જોતા નથી કે અલ્લાહે આકાશો અને ધરતીની સર્વ વસ્તુઓને તમારા માટે કામે લગાડી રાખી છે અને પોતાની ઉઘાડી અને છુપી નેમતો તમારી ઉપર પૂર્ણ કરી દીધી છે. આમ હોવા છતાં મનુષ્યોમાંથી કેટલાક એવા છે જેઓ અલ્લાહ વિશે ઝઘડે છે, કોઈ પણ જ્ઞાન વિના, માર્ગદર્શન વિના અથવા પ્રકાશ દેખાડનાર ગ્રંથ વિના. અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે અનુસરણ કરો એ વસ્તુનું જે અલ્લાહે ઉતારી છે, તો કહે છે કે અમે તો એ વસ્તુનું અનુસરણ કરીશું જેની ઉપર અમે અમારા બાપ દાદાને જોયા છે. શું આ લોકો તેમનું જ અનુસરણ કરશે, ચાહે શૈતાન તેમને ભડકે બળતી આગ તરફ જ કેમ ન બોલાવતો રહ્યો હોય. જે વ્યક્તિ પોતાને અલ્લાહને સુપ્રત કરી દે અને વ્યવહારમાં તે નેક હોય, તેણે હકીકતમાં એક ભરોસાપાત્ર સહારો પકડી લીધો અને બધા જ મામલાઓનો છેવટનો નિર્ણય અલ્લાહના જ હાથમાં છે. હવે જે કુફ્ર કરે છે તો તેનો કુફ્ર તમને દિલગીર ન કરે, તેમને પાછા ફરીને આવવાનું તો અમારી જ પાસે છે, પછી અમે તેમને બતાવી દઈશું કે તેઓ શું કરીને આવ્યા છે. બેશક અલ્લાહ દિલોના રહસ્ય સુદ્ધા જાણે છે. અમે થોડી મુદ્દત સુધી તેમને દુનિયામાં મજા કરવાની મહેતલ આપી રહ્યા છીએ, પછી તેમને વિવશ કરીને એક સખત યાતના તરફ ખેંચીને લઈ જઈશું. જો તમે આમને પૂછો કે આકાશો અને ધરતીને કોણે પેદા કર્યા છે, તો તેઓ ચોક્કસ કહેશે કે અલ્લાહે. કહો, અલ્હમ્દુલિલ્લાહ, પરંતુ એમનામાંથી ઘણા ખરા લોકો જાણતા નથી. આકાશો અને ધરતીમાં જે કંઈ છે તે અલ્લાહનું છે, બેશક અલ્લાહ કોઈનો મોહતાજ નથી અને પોતે પ્રશંસિત છે. ما نفدت ધરતીમાં જેટલા વૃક્ષ છે જો તે બધા જ કલમ બની જાય અને સમુદ્ર શાહી બની જાય જેને બીજા સાત સમુદ્રો શાહી પૂરી પાડે તો પણ અલ્લાહની વાતો લખતા પૂરી નહીં થાય. બેશક અલ્લાહ જબરજસ્ત અને ડાપણવાળો છે. તમને સૌ મનુષ્યોને પેદા કરવા અને પછી પુનર્જીવિત કરી ઉઠાવવા તો તેના માટે બસ એવું જ છે જાણે એક વ્યક્તિને પેદા કરવી અને જીવિત કરી ઉઠાવવી. હકીકત આ છે કે અલ્લાહ બધું જ સાંભળનાર અને જોનાર છે. سخر الشمس والقمر كل يجري إلى أجل مسمى وأن الله بما تعملون خبير. શું તમે જોતા નથી કે અલ્લાહ રાતને દિવસમાં પરોવી લઈ આવે છે અને દિવસને રાતમાં? તેણે સૂર્ય અને ચંદ્રને કામે લગાડી રાખ્યા છે. બધા જ એક નિયત સમય સુધી ચાલી રહ્યા છે. અને શું તમે નથી જાણતા કે જે કંઈ પણ તમે કરો છો અલ્લાહ તેનાથી વાકેફ છે? આ બધું એટલા માટે જ છે કે અલ્લાહ જ સત્ય છે અને તેને છોડીને જે બીજી વસ્તુઓને આ લોકો પોકારે છે તે બધી અસત્ય છે, અને એટલા માટે કે અલ્લાહ જ ઉચ્ચતર અને મહાન છે. શું તમે જોતા નથી કે વહાણ સમુદ્રમાં અલ્લાહની કૃપાથી ચાલે છે જેથી તે તમને પોતાની કેટલીક નિશાનીઓ દેખાડે? હકીકતમાં આમાં ઘણી નિશાનીઓ છે એ દરેક વ્યક્તિ માટે જે ધીરજ રાખનાર અને આભાર વ્યક્ત કરનાર હોય. અને જ્યારે સમુદ્રમાં આ લોકો ઉપર એક મોજું ચંદ્રવાની જેમ છવાઈ જાય છે તો આ લોકો અલ્લાહને પોકારે છે પોતાના દીનને બિલકુલ તેના જ માટે વિશિષ્ટ કરીને. પછી જ્યારે તે બચાવીને તેમને જમીન ઉપર પહોંચાડી દે છે તો તેમનામાંથી કોઈ વ્યક્તિ મધ્યમ માર્ગ અપનાવે છે અને અમારી નિશાનીઓનો ઇનકાર કરતી નથી. પરંતુ એ દરેક વ્યક્તિ જે વિશ્વાસઘાત કરનારી અને અપકારી છે. وَاتَّقُوا رَبَّكُمْ લોકો બચો પોતાના રબના પ્રકોપથી અને ડરો એ દિવસથી જ્યારે કોઈ બાપ પોતાના પુત્ર વતી બદલો નહીં આપે અને ન તો કોઈ પુત્ર પોતાના બાપ વતી કંઈ બદલો આપનાર હશે. હકીકતમાં અલ્લાહનો વાયદો સાચો છે તો તમને આ દુનિયાનું જીવન ધોકામાં ન નાખી દે અને ન તો ધોકેબાજ તમને અલ્લાહના મામલામાં ધોકો દઈ જાય. એ ઘડીનું જ્ઞાન અલ્લાહ પાસે જ છે. તે જ વરસાદ વરસાવે છે, તે જ જાણે છે કે માતાઓના પેટોમાં શું ઉછરી રહ્યું છે. કોઈ વ્યક્તિ નથી જાણતી કે કાલે તે શું કમાવવાની છે, અને ન તો કોઈ વ્યક્તિને આ ખબર છે કે કઈ ભૂમિ ઉપર તેને મોત આવવાનું છે. અલ્લાહ જ બધું જ જાણનાર અને માહિતગાર છે. સૂરે સજદા. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. અલિફ લામ મીમ. અલિફ લામ મીમ. આ ગ્રંથનું ઉતરાણ બેશક રબ્બુલ આલમીન તરફથી છે. શું આ લોકો કહે છે કે આ માણસે આને પોતે ઘડી કાઢ્યો છે? નહીં, બલકે આ સત્ય છે તારા રબ તરફથી, જેથી તું એક એવી કોમને ચેતવે જેની પાસે તારી પહેલાં કોઈ ચેતવનાર નથી આવ્યો. કદાચ તેઓ માર્ગદર્શન પામી જાય. અફલા તઝકરૂન. તે અલ્લાહ છે જેણે આકાશો અને ધરતીને અને એ સર્વ વસ્તુઓ જે તેમની વચ્ચે છે 6 દિવસોમાં પેદા કરી અને તે પછી સિંહાસન ઉપર બિરાજમાન થયો. તેના સિવાય ન તમારો કોઈ હિમાયતી અને મદદગાર છે, ન તો કોઈ તેની સમક્ષ ભલામણ કરનાર. પછી શું તમે ભાનમાં નહીં આવો? તે આકાશથી લઈને ધરતી સુધીના દુનિયાના મામલાઓની વ્યવસ્થા કરે છે અને આ વ્યવસ્થાતંત્રની કાર્યવાહીનો અહેવાલ ઉપર તેની સમક્ષ જાય છે એક એવા દિવસમાં જેનું પ્રમાણ તમારી ગણતરી મુજબ 1000 વર્ષ છે. તે જ છે દરેક અદ્રશ્ય અને દ્રશ્યનો જાણનાર, જબરજસ્ત અને દયાળુ. જે વસ્તુ પણ તેણે બનાવી તે ઉમદા બનાવી. તેણે મનુષ્યના સર્જનની શરૂઆત ગારાથી કરી. પછી તેનો વંશ એક એવા સત્વથી આગળ વધાર્યો જે તુચ્છ પાણી જેવો છે. પછી તેને નક્ષિક બરોબર કર્યો અને તેની અંદર પોતાની રૂહ એટલે કે આત્મા ફૂંકી દીધી અને તમને કાન આપ્યા, આંખો આપી અને હૃદય આપ્યા. તમે લોકો ભાગ્યે જ આભારી થાઓ છો. અને આ લોકો કહે છે જ્યારે અમે માટીમાં ભળી ગયા હોઈશું તો શું ફરી નવેસરથી પેદા કરવામાં આવીશું? મૂળ વાત આ છે કે આ લોકો પોતાના રબની મુલાકાતનો ઇનકાર કરનારા છે. આમને કહો, મોતનો એ ફરિશ્તો જે તમારી ઉપર નિમવામાં આવ્યો છે તમને આખાને આખા પોતાના કબજામાં લઈ લેશે અને પછી તમે પોતાના રબ પાસે પાછા લાવવામાં આવશો. કદાચ તમે જુઓ એ સમયે જ્યારે આ અપરાધીઓ માથું નમાવી પોતાના રબની હજૂરમાં ઊભા હશે, તે વખતે આ લોકો કહી રહ્યા હશે કે હે અમારા રબ, અમે બરાબર જોઈ લીધું અને સાંભળી લીધું, હવે અમને પાછા મોકલી આપ જેથી અમે સત્કાર્ય કરીએ, હવે અમને વિશ્વાસ થઈ ગયો છે. જવાબમાં ઈર્ષાદ થશે, જો અમે ચાહતા હોત તો પહેલાથી જ દરેક વ્યક્તિને તેનું માર્ગદર્શન આપી દેત, પરંતુ મારી એ વાત પૂરી થઈ ગઈ જે મેં કહી હતી કે હું જહન્નમને જિન્નાતો અને મનુષ્યો સૌથી ભરી દઈશ. તો હવે ચાખો સ્વાદ પોતાના આ કૃત્યોનો કે તમે આ દિવસની મુલાકાતને ભૂલાવી દીધી. અમે પણ હવે તમને ભૂલાવી દીધા છે. હંમેશની યાતનાનો સ્વાદ ચાખો પોતાના કર્તૃકોના બદલામાં. અમારી આયતો ઉપર તો એ લોકો ઈમાન લાવે છે જેમને આ આયતો સંભળાવીને જ્યારે શિખામણ આપવામાં આવે છે તો સિજદામાં પડી જાય છે, પોતાના રબની પ્રશંસા સાથે પવિત્રતાનો જાપ કરે છે અને ઘમંડ કરતા નથી. તેમની પીઠો પથારીઓથી અળગી રહે છે, પોતાના રબને ડર અને આશાપૂર્વક પોકારે છે અને જે કઈ રોજી અમે તેમને આપી છે તેમાંથી ખર્ચ કરે છે. પછી જે કંઈ આંખોની ઠંડકનો સામાન તેમના કર્મોના બદલા રૂપે તેમના માટે છુપાવી રાખવામાં આવ્યો છે તેની કોઈ વ્યક્તિને ખબર નથી. એ કઈ રીતે સંભવી શકે કે જે વ્યક્તિ મોમિન હોય તે એ વ્યક્તિ જેવી થઈ જાય જે નાફરમાન હોય? આ બંને સરખા નથી હોઈ શકતા. જેઓ ઈમાન લાવ્યા છે અને જેમણે સત્કાર્ય કર્યા છે તેમના માટે તો જન્નતોના રહેઠાણો છે મહેમાનદારીના સ્વરૂપે એમના કર્મોના બદલામાં. અને જેમણે નાફરમાની અપનાવેલી છે તેમનું ઠેકાણું દોજક છે, જ્યારે પણ તેઓ તેમાંથી નીકળવા માગશે તેમાં જ ધકેલી દેવામાં આવશે અને તેમને કહેવામાં આવશે કે ચાખો હવે એ જ આગની સજાનો સ્વાદ જેને તમે ખોટી ઠેરવતા હતા. એ મોટી યાતના પહેલા અમે આજ દુનિયામાં કોઈ ને કોઈ નાની યાતનાનો સ્વાદ આ લોકોને ચખાડતા રહીશું. કદાચ આ લોકો પોતાના વિદ્રોહપૂર્ણ વર્તનથી પાછા ફરે. અને તેનાથી મોટો જુલમી કોણ હશે જેને તેના રબની આયતો દ્વારા શિખામણ આપવામાં આવે અને પછી તે તેનાથી મોઢું ફેરવી લે. આવા અપરાધી લોકોથી તો અમે બદલો લઈને રહીશું. આની પહેલાં અમે મૂસાને ગ્રંથ આપી ચૂક્યા છીએ, આથી એ જ વસ્તુ મળે તો તમને કોઈ શંકા થવી જોઈએ નહીં. એ ગ્રંથ અમે બની ઇસરાયલ માટે માર્ગદર્શન બનાવ્યો હતો. અને જ્યારે તેમણે ધીરજ રાખી અને અમારી આયતો ઉપર વિશ્વાસ રાખતા રહ્યા તો તેમની અંદર અમે એવા આગેવાનો પેદા કર્યા જેઓ અમારા હુકમથી માર્ગદર્શન કરતા હતા. બેશક તારો રબ જ કયામતના દિવસે એ વાતોનો ફેંસલો કરશે જેમાં બની ઇસરાયલ પરસ્પર મતભેદ કરતા રહ્યા છે. અને શું આ લોકોને આ ઐતિહાસિક બનાવોમાં કોઈ માર્ગદર્શન ન બન્યું કે આમની પહેલાં કેટલીય કોમોને અમે નષ્ટ કરી ચૂક્યા છીએ, જેમના રહેઠાણોમાં આજે આ લોકો હરેફરે છે? આમાં મોટી નિશાનીઓ છે, શું આ લોકો સાંભળતા નથી? અને શું આ લોકોએ આ દ્રશ્ય કદી પણ જોયું નથી કે અમે એક વેરાન ભૂમિ તરફ પાણી વહેવડાવી લાવીએ છીએ અને પછી તે જ ભૂમિમાંથી એક પાક ઉગાડે છે જેના દ્વારા એમના જાનવરોને પણ ચારો મળે છે અને આ લોકો પોતે પણ ખાય છે? તો શું આમને જરાય સૂઝતું નથી? આ લોકો કહે છે, આ ફેંસલો ક્યારે થશે જો તમે સાચા છો? અમને કહો, ફેંસલાના દિવસે ઈમાન લાવવો એ લોકો માટે જરા પણ ફાયદાકારક નહીં નીવડે જેમણે કુફર કર્યું છે, અને પછી એમને કોઈ મહેતલ મળશે નહીં. ઠીક, એમને એમની હાલત ઉપર છોડી દો અને પ્રતીક્ષા કરો. આ લોકો પણ પ્રતીક્ષા કરી રહ્યા છે. સૂરે અહઝાબ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. હે નબી, અલ્લાહથી ડરો અને કાફિરો અને દંભ્યોનું આજ્ઞા પાલન ન કરો. હકીકતમાં સર્વજ્ઞ અને ડાહપણવાળો તો અલ્લાહ જ છે. એ વાતને અનુસરો જેનો નિર્દેશ તમારા રબ તરફથી તમને કરવામાં આવી રહ્યો છે. અલ્લાહ તે દરેક વાતથી વાકેફ છે જે તમે કરો છો. અલ્લાહ ઉપર ભરોસો રાખો, અલ્લાહ જ કામ પૂરા પાડવા માટે પૂરતો છે. અલ્લાહે કોઈ પણ વ્યક્તિના શરીરમાં બે હૃદય મૂક્યા નથી, ન તો તેણે તમારી એ પત્નીઓને જેમની સાથે તમે ઝિહાર કરો છો તમારી માં બનાવી દીધી છે, અને ન તો તેણે તમારા પાલક પુત્રને તમારો સગો પુત્ર બનાવ્યો છે. આ તો એ વાતો છે જે તમે મોઢેથી બોલી નાખો છો, પણ અલ્લાહ તે વાત કહે છે જે હકીકત ઉપર આધારિત છે અને તે જ સાચો રસ્તો દેખાડે છે. પાલક પુત્રોને તેમના પિતાઓના નામથી બોલાવો, આ અલ્લાહની નજીક વધુ ન્યાયયુક્ત વાત છે. અને જો તમને ખબર ન હોય કે તેમના પિતાઓ કોણ છે, તો તેઓ તમારા દીની ભાઈ અને સાક્ષી છે. અજાણતા જે વાત તમે કહો તેના માટે તમારી ઉપર કોઈ દોષ નથી, પરંતુ તે વાત માટે જરૂર દોષી છો જેનો તમે દિલમાં ઈરાદો કરો. અલ્લાહ દરગુજર કરનાર અને દયાળુ છે. બેશક નબી તો ઈમાનવાળાઓ માટે તેમની પોતાની જાત ઉપર અગ્રતા ધરાવે છે અને નબીની પત્નીઓ તેમની માતાઓ છે, પરંતુ અલ્લાહના ગ્રંથની રૂએ સામાન્ય મોમિનો અને હિજરતીઓની સરખામણીમાં સગાઓ એકબીજા ઉપર વધારે હક ધરાવે છે. અલબત્ત પોતાના સાથીઓ સાથે તમે કોઈ ભલાઈ કરવા ઈચ્છો તો કરી શકો છો. આ હુકમ અલ્લાહની કિતાબમાં લખેલો છે. અને હે નબી, યાદ રાખો એ કરારને જે અમે બધા જ પૈગંબરો પાસેથી લીધો છે, તમારી પાસેથી પણ, અને નૂહ અને ઇબ્રાહીમ અને મૂસા અને ઈસા ઇબ્ને મરિયમ પાસેથી પણ, સૌની પાસેથી અમે પાકો કરાર મેળવી ચૂક્યા છીએ. જેથી સાચા લોકોને તેમનો રબ તેમની સચ્ચાઈ વિશે પૂછે અને કાફીરો માટે તો તેણે પીડાજનક સજા તૈયાર કરી જ રાખી છે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, યાદ કરો અલ્લાહના ઉપકારને જે હમણાં જ તેણે તમારી ઉપર કર્યો છે. જ્યારે લશ્કરો તમારી ઉપર ચડી આવ્યા તો અમે તેમની ઉપર એક સખત આંધી મોકલી દીધી અને એવા લશ્કર રવાના કર્યા જે તમને દેખાતા ન હતા. અલ્લાહ એ બધું જોઈ રહ્યો હતો જે તમે એ વખતે કરી રહ્યા હતા. જ્યારે દુશ્મન ઉપરથી અને નીચેથી તમારી ઉપર ચઢાઈ કરીને આવ્યા, જ્યારે ડરના મારે આંખો સ્તબ્ધ થઈ ગઈ, કાળજા મોઢે આવી ગયા અને તમે અલ્લાહ વિશે જાત જાતની કલ્પનાઓ કરવા લાગ્યા. તે વખતે ઈમાન લાવનારા લોકોને સખત રીતે અજમાવવામાં આવ્યા અને જોરથી હચમચાવી નાખવામાં આવ્યા. યાદ કરો એ સમય જ્યારે દંભીઓ અને એ સૌ લોકો જેમના હૃદયમાં રોગ હતો તેઓ સાફ સાફ કહેતા હતા કે અલ્લાહ અને તેના રસૂલે જે વાયદા અમારી સાથે કર્યા હતા તે છેતરપિંડી સિવાય કંઈ ન હતા. જ્યારે તેમનામાંથી એક જૂથે કહ્યું, હે યસરીબના લોકો, તમારા માટે રોકાવવાનો કોઈ પ્રસંગ નથી, પાછા ફરી જાઓ. જ્યારે તેમની એક ટોળી આમ કહીને જવાની રજા માગી રહી હતી, અમારા ઘરો ખતરામાં છે. જો કે તેઓ ખતરામાં ન હતા, હકીકતમાં તેઓ લડાઈના મોરચેથી ભાગી જવા માગતા હતા. જો શહેરની આસપાસના વિસ્તારમાંથી દુશ્મનો ઘૂસી આવ્યા હોત અને તે વખતે તેમને ઉપદ્રવ કરવા માટે કહેવામાં આવત તો આ લોકો તેમાં સામેલ થઈ જાત અને ઉપદ્રવમાં ભળવામાં તેમને ભાગ્યે જ સંકોચ થાત. આ લોકોએ આ પહેલાં અલ્લાહ સાથે કરાર કર્યો હતો કે પૂટ નહીં દેખાડે, અને અલ્લાહ સાથે કરેલા કરાર વિશે જરૂર સવાલ તો થવાનો જ હતો. હે નબી, આમને કહો, જો તમે મૃત્યુ અથવા માર્યા જવાથી ભાગો તો આ ભાગવાનું તમારા માટે જરા પણ ફાયદાકારક નહીં થાય. આ પછી જિંદગીની મોજ માણવાનો થોડો જ સમય તમને મળી શકશે. અમને કહો, કોણ છે જે તમને અલ્લાહથી બચાવી શકતો હોય જો તે તમને નુકસાન પહોંચાડવા માગે, અને કોણ તેની કૃપાને રોકી શકે છે જો તે તમારી ઉપર મહેરબાની કરવા ચાહે. અલ્લાહની સામે તો આ લોકો કોઈ હિમાયતી અને મદદગાર મેળવી શકતા નથી. અલ્લાહ તમારામાંના એ લોકોને સારી પેઠે જાણે છે જેઓ યુદ્ધની કામગીરીમાં અડચણો ઊભી કરનારા છે, જેઓ પોતાના ભાઈઓને કહે છે આવો અમારી તરફ, જેઓ લડાઈમાં ભાગ લે પણ છે તો બસ નામ ગણાવવા માટે. જેઓ તમારો સાથ આપવામાં બહુ જ કંજૂસ છે, જોખમનો પ્રસંગ આવી જાય તો એવી રીતે આંખો ફેરવી ફેરવીને તમારી તરફ જુએ છે જેમ કે મરવા પડેલ વ્યક્તિ ઉપર બેહોશી છવાઈ રહી હોય. પરંતુ જ્યારે ખતરો ટળી જાય છે તો આ જ લોકો ફાયદો મેળવવાની લાલચમાં કાતરની જેમ ચાલતી જીભો લઈ તમારા સ્વાગત માટે આવી જાય છે. આ લોકો હરગી જીમાન લાવ્યા નથી આથી જ અલ્લાહે તેમના સર્વ કર્મો વ્યર્થ કરી દીધા, અને આમ કરવું અલ્લાહ માટે ઘણું સરળ છે. આ લોકો સમજી રહ્યા છે કે હુમલો લઈને આવેલા જૂથો હજુ ગયા નથી, અને જો તેઓ ફરી હુમલો લઈ આવે તો એમનું મન ચાહે છે કે તે વખતે ક્યાંક રણમાં બધુઓ વચ્ચે જઈ બેસે અને ત્યાંથી જ તમારી ખબર પૂછતા રહે, એટલે સુધી કે જો આ તમારી વચ્ચે રહે તો પણ લડાઈમાં ભાગ્યે જ ભાગ લેશે. હકીકતમાં તમારા માટે અલ્લાહના રસૂલમાં એક સર્વશ્રેષ્ઠ નમૂનો હતો, એ દરેક માટે જે અલ્લાહ અને અંતિમ દિવસની અપેક્ષા રાખતો હોય અને અલ્લાહને પુષ્કળ પ્રમાણમાં યાદ કરે. અને સાચા મોમિનોની હાલત એ વખતે આ હતી કે જ્યારે તેમણે હુમલો લઈને આવતા લશ્કરોને જોયા તો પોકારી ઉઠ્યા, આ તે જ વસ્તુ છે જેનો અલ્લાહ અને તેના રસૂલે અમારી સાથે વાયદો કર્યો હતો. અલ્લાહ અને તેના રસૂલની વાત તદ્દન સાચી હતી. આ કિસ્સાએ તેમના ઈમાન અને સમર્પણની ભાવનાને ઓર વધારી દીધા. ઈમાન લાવનારા લોકોમાં એવા લોકો મોજૂદ છે જેમણે અલ્લાહ સાથે કરેલા વાયદાને સાચો કરી દેખાડ્યો છે. એમનામાંથી કોઈ પોતાની માનતા પૂરી કરી ચૂક્યો અને કોઈ સમય આવવાની રાહ જુએ છે. તેમણે પોતાના વલણમાં કોઈ ફેરફાર કર્યો નથી. Mm-hmm. આ બધું એટલા માટે થયું જેથી અલ્લાહ સાચા લોકોને તેમની સચ્ચાઈનો બદલો આપે અને દંભીઓને ચાહે તો સજા કરે અને ચાહે તો તેમની તોબા કબૂલ કરી લે. બેશક અલ્લાહ માફ કરનાર અને દયાળુ છે. અલ્લાહે કાફિરોને પાછા ફેરવી દીધા. તેઓ કંઈ પણ મેળવ્યા વિના જ પોતાના દિલોમાં ગુસ્સાની આગ લઈને આમ જ પાછા ફર્યા અને મોમિનો તરફથી અલ્લાહ જ લડવા માટે પૂરતો થઈ ગયો. અલ્લાહ મોટો તાકતવાળો અને જબરજસ્ત છે. પછી ગ્રંથવાળાઓમાંથી જેમણે આ હુમલો કરનારા લોકોનો સાથ આપ્યો હતો, અલ્લાહ તેમના કિલ્લાઓમાંથી તેમને ઉતારી લાવ્યો અને તેમના દિલોમાં તેણે એવી ધાક બેસાડી દીધી કે આજે તેમાંના એક જૂથને તમે કતલ કરી રહ્યા છો અને બીજા જૂથને કેદ કરી રહ્યા છો. તેણે તમને તેમની ભૂમિ અને તેમના ઘરો અને તેમના માલના વારસદાર બનાવી દીધા અને એ પ્રદેશ તમને આપ્યો જેની ઉપર તમે કદી પગ મૂક્યો ન હતો. અલ્લાહ દરેક વસ્તુ કરવા માટે શક્તિમાન છે. હે નબી, પોતાની પત્નીઓને કહો, જો તમે દુનિયા અને તેની શોભા ચાહો છો તો આવો, હું તમને કંઈક આપીને ભલી રીતે છૂટી કરી દઉં. અને જો તમે અલ્લાહ અને તેના રસૂલ અને આખિરતના ઘરની ઈચ્છા ધરાવતી હોવ તો જાણી લો કે તમારામાંથી જેઓ નેક છે અલ્લાહે તેમના માટે મોટો બદલો તૈયાર રાખ્યો છે. وكان ذلك على الله يسير. કબીરા. નબીની પત્નીઓ, તમારામાંથી જે કોઈ ખુલ્લી નિર્લજ્જતાનું કૃત્ય કરશે તેને બમણી સજા આપવામાં આવશે. અલ્લાહ માટે આ ઘણું સહેલું છે.